પારા નંબર 29 તબારકલ્લઝી સૂરે મુલ્ક બિસ્મિલ્લાહિર્રહ્માનિર્રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે અત્યંત મહાન અને ઉચ્ચતર છે તે જેના હાથમાં સૃષ્ટિનું રાજ્ય છે અને તે દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે જેણે મોત અને જિંદગી પેદા કર્યા જેથી તમને અજમાવી જુએ કે તમારામાંથી કોણ શ્રેષ્ઠ કર્મ કરનાર છે અને તે જબરજસ્ત પણ છે અને દરગુજર કરનાર પણ જેણે એક ઉપર એક સાત આકાશો બનાવ્યા તમે રહમાનના સર્જનમાં કોઈ પણ જાતની અસંબદ્ધતા નહીં જુઓ ફરીથી વળીને જુઓ ક્યાંય તમને ખામી દેખાય છે ફરી ફરીને જુઓ તમારી નજર થાકીને નિરાશ પાછી ફરી જશે અમે તમારી નજીકના આકાશને ભવ્ય દીપકો વડે સુશોભિત કર્યું છે અને તેમને શેતાનોને મારી ભગાડવાના સાધન બનાવી દીધા છે આ શેતાનો માટે ભડકે બળતી આગ અમે તૈયાર કરી રાખી છે જે લોકોએ પોતાના રબથી કુફર કર્યું છે તેમના માટે જહન્નમની યાતના છે અને તે બહુ જ ખરાબ ઠેકાણું છે જ્યારે તેઓ તેમાં ફેંકવામાં આવશે તો તેની ગર્જનાનો ભયંકર અવાજ સાંભળશે અને તે ઉછાળા મારી રહી હશે ક્રોધની તીવ્રતાથી ફાટી જતી હશે દરેક વખતે જ્યારે કોઈ જૂથ તેમાં નાખવામાં આવશે તેના ચોકીદારો તેમને પૂછશે શું તમારી પાસે કોઈ ચેતવણી આપનાર આવ્યો ન હતો બલા પરી તેઓ કહેશે, હા, ચેતવણી આપનાર અમારી પાસે આવ્યો હતો, પણ અમે તેને ખોટો ઠેરવી દીધો અને કહ્યું, અલ્લાહે કશું જ ઉતાર્યું નથી, તમે મોટી ગુમરાહીમાં પડેલા છો. અને તેઓ કહેશે, કદાચ અમે સાંભળ્યું અથવા સમજ્યું હોત તો આજે આ ભડકે બળતી આગની સજા પામેલાઓ સાથે ન હોત. આવી રીતે તેઓ પોતાના ગુનાઓની પોતે જ કબૂલાત કરી લેશે. લાનત છે આ દુજખ્યો ઉપર. જે લોકો જોયા વગર પોતાના રબથી ડરે છે, ચોક્કસ તેમના માટે માફી છે અને મોટો બદલો. તમે ચાહે ધીમેથી બોલો કે મોટેથી, અલ્લાહ માટે સરખું છે, તે તો દિલોના હાલ સુદ્ધા જાણે છે. શું તે જ નહીં જાણે જેણે પેદા કર્યા છે? જો કે તે સૂક્ષ્મ દ્રષ્ટિવાળો અને સુમાહિતગાર છે. તે જ તો છે જેણે તમારા માટે ધરતીને તાબે કરી રાખી છે. ચાલો તેની છાતી ઉપર અને ખાઓ ખુદાની રોજી. તેની જ હજુરમાં બીજી વાર જીવતા થઈને જવાનું છે. શું તમે આનાથી નિર્ભય છો કે તે જે આકાશમાં છે તમને ધરતીમાં ખૂંપાવી દે અને એકાએક આ ધરતી ડોલવા માંડે? શું તમે આનાથી નિર્ભય છો કે તે જે આકાશમાં છે તમારી ઉપર પથ્થરો વરસાવતી હવા મોકલી આપે, પછી તમને જણાઈ જશે કે મારી ચેતવણી કેવી હોય છે. આમની અગાઉ થઈ ગયેલા લોકો ખોટું ઠેરવી ચૂક્યા છે, પછી જોઈ લો કે મારી પકડ કેવી સખત હતી. ઇન્નહુ બિકુલ્લી શયઇન બસીર. આ લોકો પોતાની ઉપર ઉડતા પક્ષીઓને પંખ ફેલાવેલા અને સંકેલી લેતા નથી જોતા? રહેમાન સિવાય કોઈ નથી જેણે તેમને ટેકવી રાખ્યા હોય, તે જ દરેક વસ્તુની દેખભાળ રાખે છે. બતાવો, છેવટે તમારી પાસે એ કયું લશ્કર છે જે રહેમાનની વિરુદ્ધ તમારી મદદ કરી શકે છે? હકીકત આ છે કે આ ઇનકાર કરનારાઓ ભ્રમમાં પડેલા છે. અથવા તો બતાવો, કોણ છે જે તમને રોજી પૂરી પાડી શકે છે જો રહેમાન પોતાની રોજી રોકી લે? હકીકતમાં આ લોકો વિદ્રોહ અને સત્યની નફરત ઉપર અડેલા છે. જરા વિચારો, જે માણસ ઊંધું ઘાલીને ચાલી રહ્યો હોય તે સાચો માર્ગ પામનાર છે, કે તે જે માથું ઊંચું રાખી ટટ્ટાર એક સીધા માર્ગે ચાલી રહ્યો હોય? અમને કહો, અલ્લાહ છે જેણે તમને પેદા કર્યા, તમને સાંભળવા અને જોવાની શક્તિઓ આપી અને વિચારનારા દિલ આપ્યા, પરંતુ તમે ઓછો જ આભાર વ્યક્ત કરો છો. અમને કહો, અલ્લાહ છે જેણે તમને ધરતીમાં ફેલાવ્યા છે અને તેની જ તરફ તમે સમેટી લેવામાં આવશો. આ લોકો કહે છે, જો તમે સાચા છો તો બતાવો આ વાયદો ક્યારે પૂરો થશે? કહો, આનું જ્ઞાન તો અલ્લાહ પાસે છે, હું તો માત્ર સ્પષ્ટપણે ચેતવણી આપી દેનાર છું. પછી જ્યારે આ લોકો તે વસ્તુને નજીકથી જોઈ લેશે તો એ સૌ લોકોના ચહેરા બગડી જશે જેમણે ઇનકાર કર્યો છે, અને તે વખતે તેમને કહેવામાં આવશે કે આ જ છે એ વસ્તુ જે માટે તમે તકાદો કરી રહ્યા હતા. أو رحمنا فمن يجير الكافرين من عذاب أليم. અમને કહો, ક્યારે તમે આ પણ વિચાર્યું કે અલ્લાહ જો મને અને મારા સાથીદારોને મારી નાખે કે અમારી ઉપર દયા દાખવે, કાફિરોને પીડાકારી યાતનામાંથી કોણ બચાવી લેશે? અમને કહો, તે મોટો દયાળુ છે, તેની જ ઉપર અમે ઈમાન લાવ્યા છીએ અને તેની ઉપર જ અમારો ભરોસો છે. ટૂંક સમયમાં જ તમને માલૂમ પડી જશે કે સ્પષ્ટ ગુમરાહીમાં કોણ પડેલું છે. અમને કહો, ક્યારે તમે આ પણ વિચાર્યું કે જો તમારા કૂવાઓનું પાણી જમીનમાં ઉતરી પડે તો કોણ છે જે આ પાણીના વહેતા પ્રવાહો તમને કાઢીને લાવી આપશે? સૂરે કલમ. બિસ્મિલ્લાહિર્રહ્માનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. નૂન સોગંદ છે કલમના અને તે વસ્તુના જેને લખનારા લખી રહ્યા છે. તમે પોતાના રબની કૃપાથી દીવાના નથી. અને બેશક તમારા માટે એવો બદલો છે જેનો ક્રમ ક્યારેય સમાપ્ત થવાનો નથી. અને નિશંક તમે નીતિમત્તામાં ઉચ્ચ દરજ્જા ઉપર છો. ટૂંક સમયમાં જ તમે પણ જોઈ લેશો અને તેઓ પણ જોઈ લેશે. કે તમારામાંથી કોણ દીવાનો છે? તમારો રબ એ લોકોને પણ સારી પેઠે જાણે છે જેઓ તેના માર્ગથી ભટકેલા છે, અને તે જ તેમને પણ સારી પેઠે જાણે છે જેઓ સીધા માર્ગ ઉપર છે. આથી તમે આ જૂઠ ઠેરવનારા લોકોના દબાણને હરગીજ વશ ન થાઓ. આ લોકો તો ઈચ્છે છે કે થોડી ઢીલ તમે આપો તો તેઓ પણ થોડા નરમ પડે, તો તેઓ પણ થોડી છૂટછાટ આપે. હરગીજ વશ થશો નહીં એવી વ્યક્તિના દબાણને જે બહુ સોગંદ ખાનારી અને હલકટ છે. મહેણા મારે છે, ચાડી ખાતી ફરે છે, મન્નાઈ લિલ ખૈર મુતદી અસીમ ભલાઈથી રોકે છે, જુલ્મ અને અત્યાચારમાં હદથી વધી જનારી છે. સખ્ત દુષ્કર્મી છે, સિતમખોર છે અને બધા દુર્ગુણો સાથે કમજાત છે. એ કારણે કે તે ઘણો માલ અને ઓલાદ ધરાવે છે. જ્યારે અમારી આયતો તેને સંભળાવવામાં આવે છે ત્યારે કહે છે, આ તો પ્રાચીન કહાણીઓ છે. ટૂંક સમયમાં જ અમે તેની સૂંઢ ઉપર ડામ આપીશું. અમે આમને એટલે કે મક્કાવાસીઓને એવી જ રીતે અજમાયશમાં નાખ્યા છે જેવી રીતે એક બગીચાના માલિકોને અજમાયશમાં નાખ્યા હતા જ્યારે તેમણે સોગંદ ખાધા કે વહેલી સવારમાં જરૂર તેઓ પોતાના બગીચાના ફળ તોડશે. અને તેઓ કોઈ અપવાદ કરતા ન હતા. રાત્રે જ્યારે તેઓ સૂતા પડ્યા હતા કે તમારા રબ તરફથી એક આફત તે બગીચા ઉપર ફરી વળી, અને તેની દશા એવી થઈ ગઈ જાણે વાઢેલી ફસલ હોય. સવારમાં એ લોકોએ એકબીજાને સાદ આપ્યો. કે જો ફળ તોડવા હોય તો વહેલી સવારમાં પોતાની ખેતી તરફ નીકળી પડો. આમ તેઓ ચાલી નીકળ્યા અને એકબીજાને ધીમે ધીમે કહેતા જતા હતા. કે આજે કોઈ ગરીબ તમારી પાસે બગીચામાં આવવા ન પામે. તેઓ કંઈ પણ ન આપવાનો નિર્ણય કરીને સવારે જલ્દી જલ્દી ત્યાં એવી રીતે ગયા જાણે કે તેઓ ફળ તોડવા ઉપર શક્તિમાન છે. પરંતુ જ્યારે બગીચાને જોયો તો કહેવા લાગ્યા, અમે માર્ગ ભૂલી ગયા છીએ. નહીં, બલકે અમે વંચિત રહી ગયા. તેમનામાંથી જે સૌથી શ્રેષ્ઠ હતો તેણે કહ્યું, મેં તમને કહ્યું ન હતું કે તમે અલ્લાહની તસ્બી કેમ કરતા નથી? સુબહાના રબ્બિના ઇન્ના કુન્ના ઝાલિમીન. તેઓ બોલી ઉઠ્યા, પવિત્ર છે અમારો રબ, હકીકતમાં અમે ગુનેગાર હતા. પછી તેમનામાંથી દરેક બીજાને દોષ દેવા લાગ્યો. છેવટે તેમણે કહ્યું, અફસોસ છે અમારી હાલત ઉપર, બેશક અમે વિદ્રોહી થઈ ગયા હતા. શક્ય છે કે અમારો રબ અમને બદલામાં આનાથી વધુ સારા બગીચા એનાયત કરે, અમે પોતાના રબ તરફ વળીએ છીએ. આવી હોય છે સજા, અને આખિરતની સજા આનાથી પણ મોટી છે, કદાચ આ લોકો જાણતા હોત. બેશક અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે નેમતોથી ભરેલી જન્નતો છે. શું અમે આજ્ઞાંકિતોની હાલત ગુનેગારો જેવી કરી દઈએ? તમને શું થઈ ગયું છે? તમે કેવા ફેંસલા કરો છો? أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ શું તમારી પાસે કોઈ ગ્રંથ છે જેમાં તમે આ પડતા હોવ કે તમારા માટે ચોક્કસ ત્યાં એ જ બધું છે જે તમે પોતાના માટે પસંદ કરો છો? أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَى يَوْمِ الْقِيَامَةِ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ અથવા પછી શું તમારા માટે કયામતના દિવસ સુધી અમારી ઉપર કોઈ કરાર બંધન છે કે તમને તે બધું મળશે જેનો તમે ફેંસલો આપો? સલહુમ અયુહુમ બિઝાલિક ઝઈબ આમને પૂછો, તમારામાંથી આનો કોણ જામીન છે? અમ લહુમ શુરકાઉ ફલ્યતુ બિશુરકાઈહિમ કે પછી એમના ઠેરવેલા કેટલાક ભાગીદારો છે જેમણે આની જવાબદારી લીધી હોય? આ વાત છે તો લાવે પોતાના એ ઠેરવેલા ભાગીદારોને જો આ લોકો સાચા છે. જે દિવસે સખત સમય આવી પડશે અને લોકોને સિજદો કરવા માટે બોલાવવામાં આવશે તો આ લોકો સિજદો કરી શકશે નહીં. ઓ وقد كانوا يدعون إلى السجود وهم سالمون. આમની નજરો નીચી હશે, અપમાન તેમની ઉપર છવાઈ રહ્યું હશે. આ લોકો જ્યારે પૂરેપૂરા સ્વસ્થ હતા તે વખતે આમને સિજદા માટે બોલાવવામાં આવતા હતા અને આ ઇનકાર કરતા હતા. પછી હે નબી, તમે આ કલામનો ઇનકાર કરનારા લોકોનો મામલો મારી ઉપર છોડી દો. અમે એવી રીતે એમને તબક્કાવાર વિનાશ તરફ લઈ જઈશું કે અમને ખબર પણ નહીં પડે. હું આમને મહેતલ આપી રહ્યો છું, મારી ચાલ ઘણી જબરજસ્ત છે. أسألهم أجرا فهم من مغرم مثقلون. શું તમે આમની પાસેથી કોઈ બદલો માગી રહ્યા છો કે આ લોકો આ દંડના બોજા હેઠળ દબાઈ રહ્યા છે? શું આમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે જેને આ લોકો લખી રહ્યા હોય? સારું, પોતાના રબનો ફેસલો આવે ત્યાં સુધી ધીરજ રાખો અને માછલીવાળા યુનુસ અલેસલામ જેવા ન થઈ જાઓ જ્યારે તેણે પોકાર્યો હતો અને તે દુઃખમાં ડૂબેલો હતો. જો તેના રબની મહેરબાની તેની સાથે ન હોત તો તેને દોષિત ઠરાવીને સપાટ મેદાનમાં ફેંકી દેવામાં આવ્યો હોત. અંતે તેના રબે તેને ચૂંટી લીધો અને તેને સદાચારી બંદાઓમાં સામેલ કરી દીધો. જ્યારે આ કાફીરો બોધવાણી એટલે કે કુરાન સાંભળે છે તો તમને એવી નજરોથી જુએ છે જાણે તમને ઉખાડી ફેંકશે અને કહે છે કે જરૂર આ દીવાનો છે. જો કે આ તો સારાય જગતવાળાઓ માટે શિખામણ છે. સુરે હાક્કા. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ઘટનાર ઘટના. શું છે તે ઘટનાર ઘટના? અને તમે શું જાણો કે તે શું છે ઘટનાર ઘટના. સમુદ અને આદે તે એકાએક તૂટી પડનારી આપત્તિનો ઇનકાર કર્યો. તો સમુદને એક ભારે ઘટના દ્વારા નષ્ટ કરવામાં આવ્યા. અને આદને એક ભારે જોરદાર તોફાની આંધી દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યા. અલ્લાહ તાલાએ તેને સતત 7 રાતો અને 8 દિવસો તેમની ઉપર છવાયેલી રાખી. તમે ત્યાં હોત તો જોયું હોત કે તેઓ ત્યાં આવી રીતે પટકાયેલા પડ્યા છે જાણે તેઓ ખજૂરીઓના કોહવાયેલા થળ હોય. હવે શું તેમાંથી કોઈ તમને બાકી બચેલો દેખાય છે? અને આ જ મોટા ગુનાનું આચરણ ફિરઔન અને તેની અગાઉના લોકોએ અને ઉલટ પુલટ થઈ જનારી વસ્તીઓએ કર્યું. આ સૌએ પોતાના રબના રસૂલની વાત ન માની તો તેણે તેમને ખૂબ જ સખ્તાઈપૂર્વક પકડ્યા. જ્યારે પાણીનું તોફાન હદ વટાવી ગયું તો અમે તમને વહાણમાં સવાર કરી દીધા હતા. જેથી આ કિસ્સાને તમારા માટે બોધ આપતી યાદગાર બનાવી દઈએ અને યાદ રાખનાર કાન આની યાદ સુરક્ષિત રાખે. પછી જ્યારે એક વખત રણશિંગામાં ફૂંક મારી દેવામાં આવશે, અને ધરતી અને પર્વતોને ઉપાડીને એક જ પ્રહારે ચૂરે ચૂરા કરી નાખવામાં આવશે, તે દિવસે તે બનનાર ઘટના બની જશે. તે દિવસે આકાશ ફાટશે અને તેનું બંધન ઢીલું પડી જશે. ફરિશ્તા તેની આજુબાજુ હશે અને 8 ફરિશ્તાઓએ તે દિવસે તારા રબનું સિંહાસન પોતાની ઉપર ઉઠાવીને રાખ્યું હશે. એ દિવસ હશે જ્યારે તમને રજૂ કરવામાં આવશે, તમારી કોઈ છુપી વાત પણ છુપી રહી જશે નહીં. તે દિવસે જેની કર્મ નોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે, તે કહેશે, લો જુઓ, વાંચો મારી કર્મ નોંધ. હું સમજતો હતો કે મને જરૂર પોતાનો હિસાબ મળવાનો છે. પછી તે મનગમતા આરામમાં હશે. ઉચ્ચ દરજ્જાની જન્નતમાં જેના ફળોના ઝુમખા લચી પડતા હશે. એવા લોકોને કહેવામાં આવશે, મજેથી ખાઓ અને પીઓ. પોતાના એ કર્મોના બદલામાં જે તમે વીતી ગયેલા દિવસો દરમિયાન કર્યા છે. અને જેની કર્મ નોંધ તેના ડાબા હાથમાં આપવામાં આવશે, તે કહેશે, કદાચ મારી કર્મ નોંધ મને ન અપાઈ હોત. અને મને જાણ ન થઈ હોત કે મારો હિસાબ શું છે. કદાચ મારું એ જ મોત જે દુનિયામાં આવ્યું હતું નિર્ણાયક હોત. આજે મારો માલ મારા કોઈ કામમાં ના આવ્યો, મારી બધી જ સત્તા ખતમ થઈ ગઈ. હુકમ અપાશે, પકડો આને અને તેની ડોકમાં તોક નાખી દો. પછી આને જહન્નમમાં નાખી દો. પછી આને 70 હાથ લાંબી સાંકળમાં જકડી દો. આના તો મહાન અને ઉચ્ચતર અલ્લાહ ઉપર ઈમાન લાવતો હતો. અને ન તો ગરીબોને ખવડાવવા માટે પ્રોત્સાહન આપતો હતો. આથી આજે ન તો અહીં તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ મિત્ર છે, ન તો જખમોના ધોવાણ સિવાય તેના માટે કોઈ ભોજન. જેને ગુનેગારો સિવાય કોઈ નથી ખાતું. તો નહીં, હું સોગંદ ખાઉં છું એ વસ્તુઓના પણ જે તમે જુઓ છો. અને તે વસ્તુઓના પણ જે તમે નથી જોતા. આ એક માનવંત રસૂલના બોલ છે. કોઈ કવિના બોલ નથી. તમે ભાગ્યે જ ઈમાન લાવો છો. અને ન તો આ કોઈ જ્યોતિષીની વાણી છે. તમે લોકો ભાગ્યે જ વિચારો છો. આ રબ્બુલ આલમીન તરફથી ઉતારવામાં આવ્યું છે. અને જો આ નબીએ પોતે ઘડીને કોઈ વાત અમારા નામે ચડાવી દીધી હોત તો અમે આનો જમણો હાથ પકડી લીધો હોત. અને આની ગરદનની નસ કાપી નાખી હોત. પછી તમારામાંથી કોઈ અમને આ કામથી રોકનાર ન હોત. હકીકતમાં આ અલ્લાહનો ડર રાખનારાઓ માટે એક શિખામણ છે. અને અમે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક લોકો ખોટું ઠેરવનારા છે. આવા કાફીરો માટે આ નક્કી જ પસ્તાવાનું કારણ છે. અને આ શંકારહિત સત્ય છે. તો હે નબી, પોતાના મહાન રબના નામની પવિત્રતાનો જાપ કરો. સૂરે મારિજ. بسم الله الرحمن الرحيم اللهنا نام تھی જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. سأل سائل بعذاب واقع માગનારે યાતના માગી છે. એ યાતના જે ચોક્કસ આવવાની છે. للكافرين ليس له دافع કાફીરો માટે છે. કોઈ તેને નિવારી શકનાર નથી. من الله ذي المعارج એ અલ્લાહ તરફથી છે, જે ચઢાણની સીડીઓનો માલિક છે. تعرج الملائكة والروح إليه في يوم ફરિશ્તાઓ અને રૂહ તેની હજૂરમાં ચઢીને જાય છે, એક એવા દિવસમાં જેનું પ્રમાણ 50,000 વર્ષ છે. પછી હે નબી, ધૈર્ય રાખો, શોભાઈસ્પદ ધૈર્ય. આ લોકો તેને દૂર સમજે છે. અને અમે આને નજીક જોઈ રહ્યા છીએ. સમુ કલ મોહ તે આપત્તિ એ દિવસે આવશે જે દિવસે આકાશ ઓગળેલી ચાંદી જેવું થઈ જશે. અને પર્વતો રંગબેરંગી પીંજાયેલા ઊન જેવા થઈ જશે. અને કોઈ જીગરજાન મિત્ર પોતાના જીગરજાન મિત્રને પૂછશે નહીં. જો કે તેઓ એકબીજાને દેખાડવામાં આવશે. અપરાધી ઈચ્છે કે તે દિવસની યાતનાથી બચવા માટે પોતાની ઓલાદને પોતાની પત્નીને પોતાના ભાઈને પોતાના નિકટતમ કુટુંબને જે તેને પનાહ આપનાર હતું. અને ધરતી ઉપરના સૌ લોકોને ફિદ્યામાં આપી દે અને આ યુક્તિ તેને છુટકારો અપાવી દે. હરગિજ નહીં, તે તો ભડકે બળતી આગની ઝાળ હશે. જે માંસ ચામડું ભરકી જશે. પોકારી પોકારીને પોતાની તરફ બોલાવશે એ દરેક વ્યક્તિને જેણે સત્યથી પીઠ ફેરવી અને મોઢું ફેરવ્યું અને માલ એકટો કર્યો અને સંભાળી સંભાળીને રાખ્યો. મનુષ્યને ડરપોક પેદા કરવામાં આવ્યો છે. જ્યારે તેની ઉપર મુસીબત આવે છે ત્યારે ગભરાઈ જાય છે. અને જ્યારે તેને સુખ પ્રાપ્ત થાય છે ત્યારે કંજુસાઈ કરવા લાગે છે. પરંતુ તે લોકો આ દોષથી મુક્ત રહ્યા છે જેઓ નમાઝ પઢનારા છે. જેઓ પોતાની નમાઝો નિયમિત અદા કરે છે. જેમના માલમાં માગનારા અને વંચિત રહેલાઓનો એક નિશ્ચિત હક છે. જેઓ બદલાના દિવસને સાચું માને છે. જેઓ પોતાના રબની યાતનાથી ડરે છે. કેમ કે તેમના રબની યાતના એવી વસ્તુ નથી જેનાથી કોઈ નિર્ભય હોય. જેઓ પોતાના ગુપ્તાંગોની રક્ષા કરે છે. ઇલ્લા અઝવાજિહિમ સિવાય કે પોતાની પત્નીઓ અથવા પોતાની માલિકીની સ્ત્રીઓ જેમનાથી સુરક્ષિત ન રાખવામાં તેમની ઉપર કોઈ દોષ નથી. અલબત્ત જેઓ આ ઉપરાંત બીજું કંઈ ઈચ્છે તેઓ જ હદ વટાવી જનારા છે. જેઓ પોતાની અમાનતોની રક્ષા કરે છે અને પોતાના વચન પાળે છે. જેઓ પોતાની સાક્ષીઓમાં સચ્ચાઈ ઉપર કાયમ રહે છે. અને જેઓ પોતાની નમાઝની રક્ષા કરે છે આ લોકો માનપૂર્વક જન્નતના બાગોમાં રહેશે. પછી હે નબી, શું વાત છે કે આ ઇનકાર કરનારા લોકો જમણી અને ડાબી બાજુથી ટોળે ટોળા તમારી તરફ દોડતા આવી રહ્યા છે? શું આમાંથી દરેક આ લાલચ રાખે છે કે તેને નેમત ભરી જન્નતમાં દાખલ કરી દેવામાં આવશે? હરગિજ નહીં, અમે જે વસ્તુ વડે આમને પેદા કર્યા છે તેને આપ પોતે જાણે છે. નહીં, હું સોગંદ લઉં છું પૂર્વો અને પશ્ચિમોના માલિકના, અમે આ કરવા માટે શક્તિમાન છીએ કે આમની જગ્યાએ આમના કરતા સારા લોકો લઈ આવીએ અને કોઈ અમારી સામે બાજી લઈ જનાર નથી. આથી આમને પોતાની બેહુદી વાતો અને પોતાના ખેલકૂદમાં પડ્યા રહેવા દો, ત્યાં સુધી કે આ લોકો પોતાના તે દિવસને પહોંચી જાય જેનો આમને વાયદો કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ લોકો પોતાની કબરોમાંથી નીકળીને એવી રીતે દોડતા જઈ રહ્યા હશે જાણે પોતાના દેવોની વેદીઓ તરફ દોડી રહ્યા હોય. આમની આંખો નીચી હશે અપમાન તેમની ઉપર છવાયેલું હશે. તે દિવસ છે જેનો આમને વાયદો આપવામાં આવી રહ્યો છે. સૂરે નૂહ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અમે નૂહને તેની કોમ તરફ મોકલ્યો આ આદેશ સાથે કે પોતાની કોમના લોકોને ચેતવી દે એ પહેલા કે તેમની ઉપર એક પીડાકારી યાતના આવે. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, હું તમારા માટે એક સ્પષ્ટ ચેતવણી આપનાર પૈગંબર છું. તમને ચેતવું છું કે અલ્લાહની બંદગી કરો અને તેનાથી ડરો અને મારું આજ્ઞા પાલન કરો. અલ્લાહ તમારા ગુનાઓ દરગુજર ફરમાવશે અને તમને એક નિર્ધારિત સમય સુધી બાકી રાખશે. હકીકત આ છે કે અલ્લાહનો ઠરાવેલ સમય જ્યારે આવી પહોંચે છે ત્યાર પછી તે ટાળી શકાતો નથી. કદાચ તમને આની જાણ થાય. તેણે કહ્યું, હે મારા રબ, મેં મારી કોમના લોકોને રાત દિવસ પોકાર્યા, પરંતુ મારા પોકારે તો તેમના દૂર ભાગવામાં જ વધારો કર્યો. અને જ્યારે પણ મેં તેમને બોલાવ્યા જેથી તું તેમને માફ કરી દે, તેમણે કાનમાં આંગળા ખોસી લીધા અને પોતાના કપડાથી મોઢા ઢાંકી લીધા અને પોતાના વર્તન ઉપર અડી ગયા અને મોટો ઘમંડ કર્યો. પછી મેં તેમને મોટેથી બોલાવ્યા. પછી મેં તેમને જાહેરમાં પણ સંદેશ પહોંચાડ્યો અને ચૂપકેથી પણ સમજાવ્યા. મેં કહ્યું, પોતાના રબ પાસે માફી માગો, બેશક તે મોટો માફ કરનાર છે. તે તમારી ઉપર આકાશમાંથી ખૂબ વરસાદ વરસાવશે. તમને માલ અને ઔલાદ આપી નવાજશે, તમારા માટે બાગ પેદા કરશે અને તમારા માટે નદીઓ વહેવડાવી દેશે. તમને શું થઈ ગયું છે કે અલ્લાહ માટે તમે કોઈ આદર માનની આશા રાખતા નથી? જો કે તેણે વિવિધ અવસ્થાઓમાંથી તમને બનાવ્યા છે. શું તમે જોતા નથી કે અલ્લાહે કેવી રીતે સાત આકાશો એકની ઉપર એક બનાવ્યા? અને તેમાં ચંદ્રને પ્રકાશ અને સૂર્યને દીપક બનાવ્યો. અને અલ્લાહે તમને ધરતીમાંથી અજબ રીતે ઉગાડ્યા. પછી તે તમને આ જ ધરતીમાં પાછા લઈ જશે અને આમાંથી એકાએક તમને કાઢીને ઊભા કરશે. અને અલ્લાહે ધરતીને તમારા માટે ફરસની જેમ પાથરી દીધી. જેથી તમે તેની અંદર ખુલ્લા માર્ગોમાં ચાલો. નૂહે કહ્યું, મારા રબ, તેમણે મારી વાત ન માની અને એ ધનવાનોનું અનુસરણ કર્યું જેઓ માલ અને ઔલાદ પ્રાપ્ત કરીને વધુ નિષ્ફળ થઈ ગયા છે. આ લોકોએ ભારે ફરેબની જાળ ફેલાવી રાખી છે. આમણે કહ્યું, હરગીજ છોડશો નહીં પોતાના ઉપાસ્યોને, અને છોડતા નહીં વદ અને સુઆને અને યગુસ અને યહૂકને અને નસ્રને. આ લોકોએ ઘણા લોકોને ભટકાવ્યા છે અને તું પણ આ જુલમીઓને પથભ્રષ્ટતા સિવાય કોઈ વસ્તુમાં વધારો ના આપ. પોતાના ગુનાઓના કારણે જ તેઓ ગરકાવ કરી દેવામાં આવ્યા અને આગમાં ઝોકી દેવામાં આવ્યા. પછી તેમણે પોતાના માટે અલ્લાહથી બચાવનાર કોઈ મદદ કરતા ન મેળવ્યો. કાલ નૂહ રબ્બી લા તઝર અને નૂહે કહ્યું, મારા રબ, આ કાફિરોમાંથી કોઈને ધરતી ઉપર વસવાટ કરનાર બાકી ન છોડ. જો તે આમને છોડી દીધા તો આ લોકો તારા બંદાઓને ભટકાવશે અને આમના વંશમાં જે પણ પેદા થશે તે દુરાચારી અને કટ્ટર કાફિર જ હશે. મારા રબ, મને અને મારા માતા પિતાને અને એ દરેક વ્યક્તિને જે મારા ઘરમાં મોમિનની હૈસિયતથી દાખલ થઈ છે અને સૌ મોમિન પુરુષો અને સ્ત્રીઓને માફ કરી દે અને જુલમીઓ માટે વિનાશ સિવાય કોઈ વસ્તુમાં વધારો ન કર. સૂરે જિન. بسم الله الرحمن الرحيم. الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے. قل اوحی الی انہ استمع نفر من الجن فقالوا انا سمع હે નબી, કહો મારી તરફ વહી મોકલવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે ધ્યાનપૂર્વક સાંભળ્યું, પછી જઈને પોતાની કોમના લોકોને કહ્યું, અમે એક બહુ જ અજબ કુરાન સાંભળ્યું છે. જે સીધા માર્ગ તરફ દોરવણી કરે છે, આથી અમે તેની ઉપર ઈમાન લઈ આવ્યા છીએ અને હવે અમે હરગિજ પોતાના રબ સાથે કોઈને પણ ભાગીદાર બનાવીશું નહીં. وَأَنَّهُ تَعَالَى جَدُّ رَبِّنَا مَتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدَا. અને એ કે અમારા રબની શાન ખૂબ જ ઉચ્ચ અને મહાન છે, તેણે કોઈને પત્ની કે પુત્ર બનાવ્યા નથી. وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا. અને એ કે આપણા મૂર્ખ લોકો અલ્લાહ વિશે સત્યથી ઘણી વેગળી વાતો કહેતા રહ્યા છે. وَأَنَّا ظَنَنَّا أَلَّا تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا. અને એ કે અમે સમજ્યા હતા કે મનુષ્ય અને જિન્નાત હરગિજ અલ્લાહ વિશે ઝૂઠ બોલી શકતા નથી. وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا. અને એ કે મનુષ્ય પૈકી કેટલાક લોકો જિન્નાતોમાંના કેટલાક લોકોનો આશ્રય માંગતા હતા, આવી રીતે તેમણે જિન્નાતોનો ઘમંડ ઓર વધારી દીધો. وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنْتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا. અને એ કે મનુષ્યોએ પણ એ જ ખ્યાલ કર્યો જેવો તમારો ખ્યાલ હતો કે અલ્લાહ કોઈને રસૂલ બનાવીને નહીં મોકલે. وَأَنَّ لمسنا السماء فوجدناها ملئت حرسا شديدا وشهبا અને એ કે અમે આકાશને સ્પર્શ કરી જોયું તો જણાયું કે તે પહેરેગીરોથી છવાયેલું છે અને આગના ભડકાઓનો વરસાદ થઈ રહ્યો છે. અને એ કે પહેલા અમે બાતમી લેવા માટે આકાશમાં બેસવાની જગ્યા મેળવી લેતા હતા, પરંતુ હવે જે ચોરી છુપીથી સાંભળવાનો પ્રયાસ કરે છે તે એક આગના ભડકાને પોતાના માટે લાગમાં બેઠેલો જુએ છે. અને એ કે અમને સમજાતું ન હતું કે શું ધરતીવાળાઓ સાથે કોઈ ખરાબ મામલો કરવાનો ઈરાદો કરવામાં આવ્યો છે કે પછી તેમનો રબ તેમને સીધો માર્ગ દેખાડવા ચાહે છે. અને એ કે અમારામાંના કેટલાક લોકો સદાચારી છે અને કેટલાક લોકો આનાથી ઉતરતી કક્ષાના છે. અમે વિવિધ પંથોમાં વહેંચાયેલા છીએ. અને આ કે અમે માનતા હતા કે ન તો ધરતી ઉપર અમે અલ્લાહને વિવશ કરી શકીએ છીએ અને ન તો ભાગી જઈને તેને હરાવી શકીએ છીએ. અને આ કે અમે જ્યારે માર્ગદર્શનની વાત સાંભળી તો અમે તેની ઉપર ઈમાન લઈ આવ્યા. હવે જે કોઈ પણ પોતાના રબ ઉપર ઈમાન લઈ આવશે તેને કોઈ હક માર્યા જવાનો અને જુલ્મનો ભય નહીં રહે. અને એ કે અમારામાંથી કેટલાક મુસ્લિમો એટલે કે અલ્લાહના આજ્ઞાંકિત છીએ અને કેટલાક સત્યથી ચલિત થઈ ગયેલા, તો જેમણે ઇસ્લામ એટલે કે આજ્ઞાપાલનનો માર્ગ અપનાવી લીધો તેમણે મુક્તિનો માર્ગ શોધી લીધો. અને જેઓ સત્યથી ચલિત થયેલા છે તેઓ જહન્નમનું ઈંધણ બનવાના છે. અને હે નબી, કહો મારી ઉપર આ વહી પણ મોકલવામાં આવી છે કે લોકો જો સત્ય માર્ગ ઉપર મક્કમતાપૂર્વક ચાલ્યા હોત તો અમે તેમને ખૂબ પાણી આપ્યું હોત. ومن يعرض عن ذكر ربه يسلكه عذابا صعدا. જેથી આ બક્ષિસ વડે તેમની અજમાયશ કરીએ, અને જે પોતાના રબના ઝિક્રથી વિમુખ બનશે તેનો રબ તેને સખત યાતનામાં નાખી દેશે. અને એ કે મસ્જિદો અલ્લાહ માટે છે, આથી તેમાં અલ્લાહની સાથે કોઈ બીજાને ન પુકારો. અને એ કે જ્યારે અલ્લાહનો બંદો તેને પોકારવા માટે ઊભો થયો, તો લોકો તેની ઉપર તૂટી પડવા માટે તૈયાર થઈ ગયા. હે નબી, કહો કે હું તો પોતાના રબને પોકારું છું અને તેની સાથે કોઈને ભાગીદાર નથી બનાવતો. કહો, હું તમારા માટે ન તો કોઈ નુકસાનનો અધિકાર ધરાવું છું ન કોઈ ભલાઈનો. કહો, મને અલ્લાહની પકડમાંથી કોઈ બચાવી શકતું નથી, અને ન તો હું તેના સિવાય કોઈ આશ્રય સ્થાન મેળવી શકું છું. મારું કામ આ સિવાય કંઈ નથી કે અલ્લાહની વાત અને તેના સંદેશા પહોંચાડી દઉં. હવે જે કોઈ અલ્લાહ અને તેના રસૂલની વાત નહીં માને તેના માટે જહન્નમની આગ છે, અને એવા લોકો તેમાં હંમેશા રહેશે. આ લોકો પોતાનું આ વર્તન છોડશે નહીં જ્યાં સુધી એ વસ્તુને જોઈ લેશે નહીં જેનો આમની સાથે વાયદો કરવામાં આવી રહ્યો છે, તો તેમને માલૂમ થઈ જશે કે કોના મદદ કરતા નિર્બળ છે અને કોનું જૂથ સંખ્યામાં નાનું છે. કહો, હું જાણતો નથી કે જે વસ્તુનો તમને વાયદો આપવામાં આવી રહ્યો છે તે નજીક જ છે, કે મારો રબ આના માટે કોઈ લાંબી મુદ્દત ઠરાવે છે. તે અદ્રશ્યનો જાણનાર છે, પોતાની અદ્રશ્ય બાબતો કોઈને જણાવતો નથી. من بين يديه ومن خلفه સિવાય તે રસૂલના જેણે તેને અદૃશ્યનું જ્ઞાન આપવા માટે પસંદ કરી લીધો હોય, તો તેની આગળ પાછળ તે રક્ષકો લગાડી દે છે. જેથી તે જાણી લે કે તેમણે પોતાના રબના સંદેશા પહોંચાડી દીધા અને તેણે તેમના સમગ્ર માહોલને ઘેરી લીધું છે અને એક એક વસ્તુને તેણે ગણીને રાખી છે. સૂરા મુઝમ્મિલ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હે ઓઢીને સુનારા, રાતમાં નમાઝમાં ઉભા રહો પરંતુ થોડા, અડધી રાત અથવા તેનાથી થોડું ઓછું કરી લો, અથવા તેનાથી થોડું વધારી દો અને કુરાન બહુ જ થોભી થોભીને પડો. અમે તમારી ઉપર એક ભારે કલામ ઉતારવાના છીએ. હકીકતમાં રાતમાં ઉઠવું મન ઉપર કાબુ મેળવવા માટે ઘણું જ અસરકારક અને કુરાન ખરું પડવા માટે વધુ યોગ્ય છે. દિવસના સમયમાં તો તમારા માટે ઘણો કામકાજ છે. પોતાના રબના નામનું સ્મરણ કરતા રહો અને બધાથી કપાઈ જઈ તેના જ થઈને રહો. તે પૂર્વ અને પશ્ચિમનો માલિક છે, તેના સિવાય કોઈ ખુદા નથી, આથી તેને જ તમારો વકીલ બનાવી લો. અને જે વાતો આ લોકો કહી રહ્યા છે તેની ઉપર ધીરજ રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી અલગ થઈ જાઓ. આ ઝૂઠું ઠેરવનારા સુખી લોકોને પહોંચી વળવાનું તમે મારી ઉપર છોડી દો અને આમને જરા થોડા સમય માટે આ જ સ્થિતિમાં રહેવા દો. અમારી પાસે આમના માટે ભારે બેડીઓ છે અને ભડકે બળતી આગ, અને ગળામાં ફસાઈ જાય તેવો ખોરાક અને પીડાકારી યાતના. જીવન આ બધું તે દિવસે થશે જ્યારે ધરતી અને પર્વતો ધ્રુજી ઉઠશે, અને પર્વતોની હાલત એવી થઈ જશે જાણે રેતીના ઢગ છે જે વિખરાઈ રહ્યા છે. તમારી તરફ અમે એવી જ રીતે એક રસૂલ તમારી ઉપર સાક્ષી બનાવીને મોકલ્યો છે, જેવી રીતે અમે ફિરૌન તરફ એક રસૂલ મોકલ્યો હતો. પછી જોઈ લો, જ્યારે ફિરૌને એ રસૂલની વાત ન માની તો અમે તેને બહુ જ સખ્તાઈથી પકડી લીધો. જો તમે માનવાનો ઇનકાર કરશો તો તે દિવસે કેવી રીતે બચશો જે બાળકોને વૃદ્ધ કરી દેશે. અને જેની સખ્તાઈથી આકાશ ફાટી જતું હશે, અલ્લાહનો વાયદો તો પૂરો થઈને જ રહેવાનો છે. આ એક શિખામણ છે, હવે જેનું મન ચાહે પોતાના રથ તરફ જવાનો માર્ગ અપનાવી લે. والله يقدر الليل والنهار علم أن لن تحصوه فتاب عليكم فاقرؤوا ما تيسر من القرآن વસ્તુ. હે નબી, તમારો રબ જાણે છે કે તમે ક્યારેક બે તૃતીયાંશ રાત જેટલું અને ક્યારેક અડધી રાત અને ક્યારેક એક તૃતીયાંશ રાત ઇબાદતમાં ઊભા રહો છો, અને તમારા સાથીદારો પૈકી પણ એક જૂથ આમ કરે છે. અલ્લાહ જ રાત અને દિવસના સમયનો હિસાબ રાખે છે, તેને ખબર છે કે તમે સમયની બરોબર ગણતરી કરી શકતા નથી. આથી તેણે તમારી ઉપર મહેરબાની ફરમાવી. હવે જેટલું કુરાન સહેલાઈથી પઢી શકતા હો તેટલું પઢો. તેને ખબર છે કે તમારામાંથી કેટલાક બીમાર હશે, બીજા કેટલાક લોકો અલ્લાહની કૃપાની શોધમાં મુસાફરીમાં છે, અને બીજા કેટલાક લોકો અલ્લાહના માર્ગમાં લડે છે. પછી જેટલું કુરાન સહેલાઈથી પઢી શકાય તેટલું પઢો, નમાઝ કાયમ કરો, ઝકાત આપો અને અલ્લાહને સારું કરજ આપતા રહો. જે કંઈ ભલાઈ તમે પોતાના માટે આગળ મોકલશો તેને અલ્લાહને ત્યાં મોજૂદ જોશો, તે જ વધુ સારું છે અને તેનો બદલો ઘણો મોટો છે. અલ્લાહ પાસે માફી માગતા રહો, બેશક અલ્લાહ ઘણો મોટો માફી બક્ષનાર અને દયાળુ છે. સૂરહ મુદ્દસ્સિર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હે ઓઢીને લેટનારા, ઉઠો અને ચેતવો, અને પોતાના રબની મોટાઈનું એલાન કરો, અને પોતાના કપડા પાક રાખો, અને ગંદકીથી દૂર રહો, અને ઉપકાર ન કરો વધુ મેળવવા ખાતર, અને પોતાના રબ ખાતર ધીરજ રાખો. સારું, જ્યારે રણશિંગામાં ફૂંકવામાં આવશે, તે દિવસ ઘણો જ ભારે દિવસ હશે. કાફીરો માટે હળવો નહીં હોય. છોડી દો મને અને એ વ્યક્તિને જેણે મેં એકલો જ પેદા કર્યો, ખૂબ માલ તેને આપ્યો, તેની સાથે હાજર રહેનારા પુત્રો આપ્યા, અને તેના માટે સરદારી પ્રાપ્ત કરવા માટે સરળતા પેદા કરી. પછી તે લાલચ રાખે છે કે હું તેને હજી વધારે આપું. ઇન્નહુ કાના લિઆયાતિના અનીદા. કદાપિ નહીં, તે અમારી આયતો સાથે દુશ્મનાવટ રાખે છે. હું તો તેને ટૂંક સમયમાં જ એક કઠણ ચઢાણ ઉપર ચઢાવીશ. ઇન્નહુ ફક્કર વકદ્દર. તેણે વિચાર્યું અને કઈ વાત બનાવવાની કોશિશ કરી. ફકુતિલ કૈફ કદ્દર. તો ખુદાની માર તેની ઉપર કેવી વાત બનાવવાની કોશિશ કરી. થુમ્મા કુતિલ કૈફ કદ્દર. હા, ખુદાની માર તેની ઉપર કેવી વાત બનાવવાની કોશિશ કરી. થુમ્મા નવર. પછી લોકો તરફ જોયું. થુમ્મા અબસ વબસર. પછી કપાળ ઉપર વડ ચડાવ્યા અને મોઢું બગાડ્યું. થુમ્મા અદબર વસ્તકબર. પછી પાછો ફર્યો અને ઘમંડ કર્યો. قال إن هذا إلا سحر يؤثر છેવટે બોલ્યો કે આ કંઈ નથી પરંતુ એક જાદુ જે પહેલાથી ચાલ્યો આવે છે. ઇન ઇલ્લા કૌલુલ બશર આ તો એક મનુષ્યની વાણી છે. સઉસ્લીહી સકર ટૂંક સમયમાં જ હું તેને દોજકમાં ઝોંકી દઈશ. વમા અદરાક મા સકર અને તમે શું જાણો કે શું છે તે દોજક? ન બાકી રાખે ન છોડે. તેનું ચામડું બાળી મૂકનારી. ઓગણીસ ચોકીદાર તેની ઉપર નિમવામાં આવ્યા છે. وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً للذين كفروا ليستيقن الذين أوتوا الكتاب ويزداد الذين آمنوا الذين في قلوبهم مرض وليقول الذين في قلوبهم مرض والكافرون ماذا ذلك يضل الله من يشاء ويهدي من يشاء وما يعلم جنود ربك إلا هو وما هي إلا ذكرى અમે દોજકના આ ચોકીદારો ફરિશ્તાઓને બનાવ્યા છે અને તેમની સંખ્યા કાફીરો માટે અજમાયશ બનાવી દીધી છે જેથી ગ્રંથવાળા લોકોને વિશ્વાસ આવી જાય અને ઈમાન લાવનારા લોકોના ઈમાનમાં વૃદ્ધિ થાય અને ગ્રંથવાળા તથા મોમિનો કોઈ પણ શંકામાં ન રહે અને હૃદયમાં બીમારીવાળા અને કાફીરો આમ કહે કે અલ્લાહનો આ અજબ વાત સાથે શું આશય હોઈ શકે છે. આમ અલ્લાહ જેને ચાહે છે ભટકાવી દે છે અને જેને ચાહે છે સીધો માર્ગ દેખાડી દે છે અને તારા રબના લશ્કરોને તેના પોતાના સિવાય કોઈ જાણતું નથી. અને આ દોજકનું વર્ણન આ સિવાય બીજા કોઈ આશયથી કરવામાં આવ્યું નથી કે લોકોને આનાથી નસીહત મળે. હરગિજ નહીં. ચંદ્રના સોગંદ અને રાતના જ્યારે તે પાછી ફરે છે અને સવારના જ્યારે તે પ્રકાશિત થાય છે. આ દોજક પણ મોટી વસ્તુઓમાંની એક છે. بشر મનુષ્યો માટે ડરાવનાર લિમન શા મિનકુમ અન યતકદમ ઔ યતઅખર તમારામાંથી એ દરેકને માટે ડરાવનાર જે આગળ વધી જવા ચાહે અથવા પાછળ રહી જવા માંગે કુલ્લુ નફસિન બિમા કસબત રહીના દરેક વ્યક્તિ પોતાની કમાણી સામે ગીરો મુકાયેલી છે સિવાય કે જમણી બાજુ વાળા લોકો જેઓ જન્નતોમાં હશે તેઓ અપરાધીઓને પૂછશે તમને કઈ વસ્તુ દોજકમાં લઈ ગઈ તેઓ કહેશે અમે નમાઝ પઢનારા લોકો પૈકી ન હતા અને મોહતાજોને ખવડાવતા ન હતા અને સત્યની વિરુદ્ધમાં વાતો બનાવનારા લોકો સાથે મળીને અમે પણ વાતો બનાવવા લાગતા હતા અને બદલાના દિવસને ઝૂઠ ઠેરવતા હતા ત્યાં સુધી કે નિશ્ચિત વસ્તુ અમારી સામે આવી ગઈ તે વખતે ભલામણ કરનારા લોકોની કોઈ ભલામણ તેમના કામમાં આવશે નહીં છેવટે આ લોકોને થઈ શું ગયું છે કે આ લોકો આ શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે જાણે આ લોકો જંગલી ગધેડા છે જે સિંહથી ડરીને ભાગી નીકળ્યા છે બલકે આમના પૈકી દરેક એમ ચાહે છે કે તેના નામે ખુલ્લા પત્રો મોકલવામાં આવે હરગિજ નહીં મૂળ વાત આ છે કે આ લોકો આખિરતનો ડર ધરાવતા નથી હરગિજ નહીં આ તો એક શિખામણ છે હવે જેનું મન ચાહે આમાંથી બોધ ગ્રહણ કરી લે અને આ લોકો કોઈ બોધ મેળવશે નહીં સિવાય કે અલ્લાહ જ આવું ચાહે તે જ આને યોગ્ય છે કે તેનાથી ડરવામાં આવે અને તે એ લાયકાત ધરાવે છે કે ડરવાવાળાઓને માફી બખશે સૂરે કિયામા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. નહીં, હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના. અને નહીં, હું સોગંદ ખાઉં છું ઠપકો આપનાર પોતાના અંતરાત્માના. શું મનુષ્ય એમ સમજે છે કે અમે તેના હાડકાને એકત્રિત કરી નહીં શકીએ? શા માટે નહીં, અમે તો તેના આંગળાના ટેરવા સુદ્ધા બરાબર એવા જ બનાવી દેવા માટે શક્તિમાન છીએ. પરંતુ મનુષ્ય એમ ચાહે છે કે આગળ પણ બુરા કામ કરતો રહે. પૂછે છે છેવટે ક્યારે આવવાનો છે એ કયામતનો દિવસ. પછી જ્યારે આંખો અંજાઈ જશે અને ચંદ્ર પ્રકાશહીન થઈ જશે, અને સૂર્ય ચંદ્રને ભેળવી એક કરી દેવામાં આવશે, તે વખતે આ મનુષ્ય કહેશે ક્યાં ભાગી જઉં. હરગિજ નહીં, ત્યાં કોઈ આશ્રય સ્થાન નહીં હોય. એ દિવસે તારા રબની સામે જઈને થોભું પડશે. તે દિવસે મનુષ્યને તેનું સઘળું આગળ પાછળનું કર્યું કરાવ્યું બતાવી દેવામાં આવશે. બલકે મનુષ્ય પોતે જ પોતાની જાતને સારી પેઠે જાણે છે. ભલે તે ગમે તેટલા બહાના રજૂ કરે. હે નબી, આ વહીને જલ્દી જલ્દી યાદ કરી લેવા માટે પોતાની જીભ હલાવો નહીં. આને યાદ કરાવી દેવાની અને પઢાવવાની અમારી જવાબદારી છે. આથી જ્યારે અમે આને પડી રહ્યા હોઈએ ત્યારે આના પડવાને ધ્યાનપૂર્વક સાંભળતા રહો. પછી આનું સ્પષ્ટીકરણ કરવાની પણ અમારી જવાબદારી છે. હરગિજ નહીં, ખરી હકીકત આ છે કે તમે લોકો તરત પ્રાપ્ત થનારી વસ્તુ અર્થાત દુનિયાને પ્રિય રાખો છો અને આખિરતને છોડી દો છો. તે દિવસે કેટલાક ચહેરા તાજગી ભર્યા હશે. પોતાના રબ તરફ જોઈ રહ્યા હશે. વૌજુહુયૌમઇઝિન બાસિરહ. અને કેટલાક ચહેરા ઉદાસ હશે. અને સમજી રહ્યા હશે કે તેમની સાથે કેડ ભાંગી નાખે તેવું વર્તન થવાનું છે. હરગિજ નહીં, જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે. અને કહેવામાં આવશે કે છે કોઈ મંત્ર તંત્ર ભણવા વાળો. અને મનુષ્ય સમજી જશે કે આ દુનિયાથી જુદા થવાનો સમય છે. અને પિંડી સાથે પિંડી જોડાઈ જશે. તે દિવસ હશે તારા રબ તરફ રવાનગીનો. પરંતુ તેણે ન તો સાચું જ માન્યું, ન તો નમાઝ પઢી, બલકે ઝૂઠું ઠેરવ્યું અને મોઢું ફેરવી ગયો. પછી અકળાઈ દાખવતો પોતાના કુટુંબીજનો તરફ ચાલી નીકળ્યો. આ વર્તણૂક તારા જ માટે યોગ્ય છે અને તને જ શોભે છે. હા, આ વર્તણૂક તારા જ માટે યોગ્ય છે અને તને જ શોભે છે. શું મનુષ્ય એમ સમજી લીધું છે કે તેને આમ જ નિરંકુશ છૂટો મૂકી દેવામાં આવશે? શું તે એક તુચ્છ પાણીનું બિંદુ ન હતો જે માતાના ગર્ભાશયમાં ટપકાવવામાં આવે છે? પછી તે એક માંસનો લોચો બન્યો. પછી અલ્લાહે તેનું શરીર બનાવ્યું અને તેના અંગો સપરમાણ કર્યા. પછી તેના વડે પુરુષ અને સ્ત્રીની બે જાતો બનાવી. શું તે આમ કરવા માટે શક્તિમાન નથી કે મૃત્યુ પામેલાઓને ફરીથી જીવતા કરી દે? સૂરે દહર. بسم الله الرحمن الرحيم اللہ نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے. هل اتا على الانسان حين من الدهر لم يكن شيئا مذكورا. શું મનુષ્ય ઉપર અનંતકાળની એક મુદ્દત એવી પણ વીતી છે જ્યારે તે કોઈ નોંધપાત્ર વસ્તુ ન હતો? ઇન્ના ખલકનલ ઇન્સાન મિન નુતફતિન અમશાજિન નબ્તલીહી ફજઅલનાહુ સમીઅન બસીર. અને મનુષ્યને એક મિશ્ર વીર્ય બિંદુમાંથી પેદા કર્યો જેથી તેની પરીક્ષા લઈએ, અને આ હેતુ માટે અમે તેને સાંભળનાર અને જોનાર બનાવ્યો. અમે તેને માર્ગ દેખાડી દીધો, પછી ચાહે આભારી બને કે અપકારી. કાફીરો માટે અમે સાંકળો અને તોક અને ભડકે બળતી આગ તૈયાર કરી રાખ્યા છે. નેક લોકો જન્નતમાં શરાબના એવા પ્યાલા પીશે જેમાં કપૂર જળ ભેળવવામાં આવ્યું હશે. આ એક વહેતું ઝરણું હશે જેના પાણીની સાથે અલ્લાહના બંદા શરાબ પીશે અને જ્યાં ચાહશે ત્યાં આસાનીથી તેની શાખાઓ કાઢી લેશે. આ એ લોકો હશે જેઓ દુનિયામાં નજર પૂરી કરે છે અને તે દિવસથી ડરે છે જેની આફત સર્વવ્યાપી હશે. અને અલ્લાહના પ્રેમમાં ગરીબો, અનાથો અને કેદીઓને ભોજન કરાવે છે. અને તેમને કહે છે કે અમે તમને માત્ર અલ્લાહ માટે જ ખવડાવી રહ્યા છીએ. અમે તમારી પાસે ન તો કોઈ બદલો માગીએ છીએ ન તો આભાર. અમને તો પોતાના રબની એ દિવસની યાતનાની બીક લાગે છે જે સખત મુસીબતનો અત્યંત લાંબો દિવસ હશે. પછી અલ્લાહ તાલા તેમને તે દિવસની મુસીબતથી બચાવી લેશે અને તેમને તાજગી અને આનંદ એનાયત કરશે. અને તેમના સબ્રના બદલામાં તેમને જન્નત અને રેશમી પોશાક એનાયત કરશે. તેઓ ઊંચી બેઠકો ઉપર ગાવ તકિયાને અઢેલીને બેઠા હશે, ન તો તેમને તડકાનો તાપ સતાવશે ન તો શરદીની ટાઢ. વદનિયતન અલયહિમ ઝિલાલુહા વઝુરી જન્નતની છાયા તેમની ઉપર ઝૂકીને છાંયડો કરતી હશે અને તેના ફળ હંમેશા તેમની પહોંચમાં હશે કે જેમ ચાહે તેને તોડી લે. તેમની આગળ ચાંદીના વાસણ અને કાચના પ્યાલા ફેરવવામાં આવી રહ્યા હશે. કાચ પણ એવા જે ચાંદી જેવા હશે અને તેમને જન્નતના વ્યવસ્થાપકોએ યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે. તેમને ત્યાં એવી શરાબના જામ પીવડાવવામાં આવશે જે સૂંઠ મિશ્રિત હશે. આ જન્નતનું એક ઝરણું હશે જેને સલસબીલ કહેવામાં આવે છે. તેમની સેવામાં એવા કિશોરો દોડતા ફરતા હશે જે હંમેશા કિશોરો જ રહેશે. તમે તેમને જુઓ તો લાગે કે જાણે મોતી છે જે વેરી દેવામાં આવ્યા છે. તમે જ્યાં પણ નજર નાખશો નેમતો જ નેમતો અને એક મહાન રાજ્યની સામગ્રી તમને દેખાશે. તેમના શરીર ઉપર ઝીણા રેશમના લીલા પોશાક અને અતલસ તથા જરીબુટ્ટીદાર કપડાં હશે. તેમને ચાંદીના કંગન પહેરાવવામાં આવશે અને તેમનો રબ તેમને અત્યંત શુદ્ધ શરાબ પીવડાવશે. આ છે તમારો બદલો અને તમારી કામગીરી કદર કરવા પાત્ર ઠરી છે. હે નબી, અમે જ તમારી ઉપર આ કુરાન થોડું થોડું કરીને ઉતાર્યું છે. આથી તમે પોતાના રબના હુકમ ઉપર ધીરજ ધરો અને આમાંથી કોઈ દુષ્કર્મી અથવા સત્યના ઇનકાર કરનારાની વાત ન માનો. પોતાના રબના નામની યાદ સવાર સાંજ કરો. રાતે પણ તેની હજુરમાં સિજદો કરો અને મોડી રાતે તેની પવિત્રતાનો જાપ કરો. આ લોકો તો જલ્દી પ્રાપ્ત થનારી વસ્તુ એટલે કે દુનિયાને ચાહે છે અને આગળ જે ભારે દિવસ આવવાનો છે તેની અવગણના કરે છે. અમે જ આમને પેદા કર્યા છે અને આમના સાંધા મજબૂત કર્યા છે અને અમે જ્યારે ચાહીએ ત્યારે આમના આકાર બદલી નાખીએ. આ એક શિખામણ છે, હવે જેનું મન ચાહે પોતાના રબ તરફ જવાનો માર્ગ અપનાવી લે. અને તમારા ચાહવાથી કંઈ થતું નથી જ્યાં સુધી અલ્લાહ ન ચાહે. બેશક અલ્લાહ મોટો જાણનાર અને ડાપણ વાળો છે. પોતાની રહેમતમાં ચાહે તેને દાખલ કરે છે અને જુલમીઓ માટે તેણે પીડાકારી યાતના તૈયાર કરી રાખી છે. સૂરે મુરસલાત. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સોગંદ છે એ હવાઓના જે સતત મોકલવામાં આવે છે. પછી તોફાની ઝડપથી ચાલે છે. અને વાદળોને ઉઠાવીને ફેલાવે છે. પછી તેમને ફાડીને જુદા પાડે છે. પછી દિલોમાં ખુદાની યાદ નાખે છે. બહાનાના સ્વરૂપમાં અથવા ચેતવણીના સ્વરૂપમાં. જે વસ્તુનો તમારી સાથે વાયદો કરવામાં આવી રહ્યો છે તે અવશ્ય બનવાની છે. તો જ્યારે તારા ઝાંકા પડી જશે. અને આકાશને ફાડી નાખવામાં આવશે. અને પર્વતોને પીંજી નાખવામાં આવશે. અને રસૂલોના હાજર થવાનો સમય આવી પહોંચશે. તે દિવસે એ વસ્તુ બની જશે. કયા દિવસ માટે આ કામ બાકી રાખવામાં આવ્યું છે? ફેસલાના દિવસ માટે. અને તમને શું ખબર કે તે ફેંસલાનો દિવસ શું છે? વિનાશ છે એ દિવસે ઇનકાર કરનારા લોકો માટે. શું અમે અગાઉના લોકોને નષ્ટ નથી કર્યા? પછી તેમની જ પાછળ અમે પાછળવાળાઓને રવાના કરીશું. અપરાધીઓ સાથે અમે આવું જ કરીએ છીએ. વિનાશ છે તે દિવસે ઇનકાર કરનારા લોકો માટે. શું અમે એક તુચ્છ પાણીમાંથી તમને પેદા નથી કર્યા? અને એક નિર્ધારિત સમય સુધી તેને એક સુરક્ષિત સ્થાનમાં રાખી મૂક્યું. તો જુઓ, અમે આમ કરવા શક્તિમાન હતા, તો અમે અત્યંત શક્તિમાન છીએ. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. શું અમે ધરતીને ભેગા કરી રાખનાર નથી બનાવી? જીવતા માટે પણ અને મરદાઓ માટે પણ. અને તેમાં ઊંચા ઊંચા પર્વતો જમાવ્યા અને તમને મીઠું પાણી પીવડાવ્યું. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. ચાલો હવે એ જ વસ્તુ તરફ જેને તમે ખોટી ઠેરવતા હતા. ચાલો તે છાંયડા તરફ જે ત્રણ શાખાઓ વાળો છે. ન તો ઠંડક પહોંચાડનારો અને ન તો આગની ઝાડથી બચાવનારો. તે આગ મહેલ જેવડી મોટી મોટી ચિંગારીઓ ફેંકશે. જે ઉછળતી વખતે એવી લાગશે જાણે તે પીળા ઊંટો છે. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. આ એ દિવસ છે જ્યારે તેઓ ન તો કંઈ બોલશે, ولا يؤذن لهم فيعتذرون અને ન તો તેમને કોઈ તક આપવામાં આવશે કે કોઈ બહાનું આગળ ધરે વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે આ ફેંસલાનો દિવસ છે અમે તમને અને તમારા પૂર્વજોને એકઠા કરી દીધા છે હવે જો કોઈ ચાલ તમે ચાલી શકતા હોવ તો મારી સામે ચાલી જુઓ વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે અલ્લાહથી ડરનારા લોકો આજે છાયણામાં અને ઝરણાઓમાં છે અને જે ફળ તેઓ ચાહે તેમના માટે હાજર છે ખાઓ અને પીઓ મજેથી પોતાના એ કાર્યોના બદલામાં જે તમે કરતા રહ્યા છો અમે નેક લોકોને આવો જ બદલો આપીએ છીએ વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે ખાઈ લો અને મોજ માણી લો થોડા દિવસ હકીકતમાં તમે લોકો ગુનેગાર છો વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહની આગળ ઝૂકો તો ઝૂકતા નથી વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે હવે આ કુરાન પછી બીજી કઈ વાણી એવી હોઈ શકે જેની ઉપર આ લોકો ઈમાન લાવે છે